श्रीमद् भागवत त्रीजो स्कंध पांचमो अध्याय विदुर जी नो प्रश्न अने मैत्रेय जी ए करेलू सृष्टि क्रम नो वर्णन। श्री सुखदेव जी कहे छे त्या हरिद्वार क्षेत्र में परम ज्ञानी मैत्रेय मुनि विराजमान हता। भगवत भक्ति थी शुद्ध थयेला हृदयना विदुरजी तेमनी पासे जई पहुंचिया अने तेमना साधु स्वभाव थी प्रेम सभर थईने तेमने पूछू। विदुरजीए कह्यु, हे भगवान, संसार में बधा लोको सुख मेळववा कर्मो करे छे, पण तेमनाथी नथी तो तेमने सुख मळतु के नथी तो तेमनु दुख पण दूर थतु, बल्कि तेनाथी पण तेमना दुख में वधारो ज थाय छे। तेथी आ बाबत में शू करवू योग्य छे ते तमे कृपा करीने मने बताओ। जे लोको दुर्भाग्यवश भगवान श्री कृष्ण थी विमुख छे, अधर्म परायण छे अने अत्यंत दुखी छे, तेमना पर कृपा करवा माटे ज आपना जेवा भाग्यशाळी भगवत भक्तो संसार में विचरण करे छे। हे साधुवर्य, आप मने ते शांतिप्रद साधनों उपदेश आपो के जेना अनुसार आराधना करवाथी भगवान पोताना भक्तोना भक्ति पावन हृदय में आवीने विराजमान थई जाय छे अने पोताना स्वरूपनो प्रत्यक्ष अनुभव करावनारू सनातन ज्ञान प्रदान करे छे। त्रिलोक नियंता ने परम स्वतंत्र श्री हरि अवतार लईने जे जे लीलाओ करे छे, जे रीते अकर्ता होवा छता पण तेमणे कल्पना आरंभ में आ सृष्टिनी रचना करी, जे रीते एने स्थापित करीने तेओ जगतना जीवोनी आजीविकानुं विधान करे छे, पछी जे रीते तेने पोताना हृदयावकाशमां लीन करीने वृत्ति रहित थईने योग मायानो आश्रय लईने शयन करे छे, अने जे रीते ते योगेश्वरोना पण ईश्वर प्रभु एक ज होवा छता पण आ ब्रह्मांडमां अंतर्यामी रूपे अनुप्रविष्ट थईने अनेक रूपोमां प्रगट थाय छे, ते बधुं रहस्य आप अमने समजावो। ब्राह्मणों गायों ने देवताओं ना कल्याण माटे जो अनेक अवतारों धारण करीने लीलापूर्वक ज विभिन्न प्रकारना दिव्य कर्मों करे छे, ते पण अमने कही संभळावो। यशस्वीओना मुकुटमणि श्री हरिना लीला अमृतनुं पान करता करता अमारुं मन तृप्त थतुं नथी। अमने ए पण संभळावो के समस्त लोकपतिओना स्वामी ते श्रीहरिए आ लोको लोकपालो अने लोकालोक पर्वतनी बहारना भागो के जेमनामां बधा प्रकारना प्राणीओनो अधिकार अनुसार भिन्न भिन्न भेद जणाय छे, ते क्या तत्वोथी रच्या छे? हे द्विजश्रेष्ठ, ते विश्वकर्ता स्वयंभू श्री नारायण पोतानी प्रजाओना स्वभाव कर्म रूप अने नामोना भेदनी केवी रीते रचना करी छे? हे भगवान, मैं श्री व्यासजीना मुखे थी ऊंच नीच वर्णोना धर्मो तो घणी वार सांभळ्या छे, परंतु हवे श्री कृष्ण कथामृतना હવે શ્રી કૃષ્ણ કથામૃતની ધારા છોડીને સ્વલ્પ સુખદાયક અને ધર્મોથી મારું મન કંટાળી ગયું છે, તે તીર્થપાદ શ્રી હરિના ગુણાનુવાદથી તૃપ્ત થઈ પણ કોણ શકે? તેમનું તો નારદ વગેરે મહાત્માઓ પણ તમારા જેવા સાધુઓના સમાજમાં કીર્તન કરે છે, તથા જ્યારે તેઓ મનુષ્યના કર્ણ છિદ્રોમાં પ્રવેશ કરે છે ત્યારે તેઓ તેમની સંસાર ચક્રમાં નાખનારી ઘર ગૃહસ્થીની આસક્તિને કાપી નાખે છે। હે ભગવાન, આપના મિત્ર મુનિવર કૃષ્ણ દ્રેપાયન વ્યાસજીએ પણ ભગવાનના ગુણોનું વર્ણન કરવાની ઈચ્છાથી જ મહાભારત રચ્યું છે, તેમાં પણ વિષય સુખોનો ઉલ્લેખ કરતા રહીને મનુષ્યોની બુદ્ધિને ભગવાનની કથાઓમાં જોડવાનો જ પ્રયત્ન કરવામાં આવ્યો છે. ભગવત કથાની આ રુચિ શ્રદ્ધાળુ મનુષ્યના હૃદયમાં જ્યારે વધવા લાગે છે ત્યારે તે તેને અન્ય વિષયોમાંથી વિરક્ત કરી દે છે. તે ભગવાનના ચરણોના નિરંતર ચિંતનથી આનંદમગ્ન થઈ જાય છે અને તેના બધા જ દુઃખોના તત્કાળ અંત આવી જાય છે. મને તો શોચનીયોમાં પણ શોચનીય તે અજ્ઞાની મનુષ્ય માટે નિરંતર ખેદ થાય છે કે જેઓ પોતાના પૂર્વકૃત પાપોને કારણે શ્રી હરિની કથાઓમાં વિમુખ રહે છે. અરે, કાળ ભગવાન તેમના અમૂલ્ય જીવનને કાપી રહ્યા છે અને તેઓ તન મન અને વચનથી વ્યર્થ ક્રિયા, વ્યર્થ ચિંતન અને વ્યર્થ વાદ વિવાદમાં રત રહે છે. હે મૈત્રેજી, તમો દીન જનો પર કૃપા કરનારા છો, તેથી જેમ ભ્રમર ફૂલોમાંથી રસ કાઢી લે છે તે જ રીતે આ લૌકિક કથાઓમાંથી સારભૂત પરમ કલ્યાણકારી પવિત્ર કીર્તિ શ્રી હરિકથાઓ અલગ તારવીને અમારા કલ્યાણ માટે સંભળાવો. તે સર્વેશ્વર સંસારની ઉત્પત્તિ સ્થિતિ અને સંહાર કરવા માટે પોતાની માયાશક્તિને અપનાવીને રામ કૃષ્ણ વગેરે અવતારો દ્વારા જે અનેક અલૌકિક લીલાઓ કરી છે તે બધી મને સંભળાવો. શ્રી સુખદેવજી કહે છે, જ્યારે વિદુરજીએ જીવોના કલ્યાણ માટે આ પ્રમાણે પ્રશ્ન કર્યો ત્યારે મુનિશ્રેષ્ઠ ભગવાન મૈત્રેયજીએ તેમની ભારે પ્રશંસા કરતા એમ કહ્યું. શ્રી મૈત્રેયજી બોલ્યા, હે સાધુ સ્વભાવના વિદુરજી, તમે બધા જીવો પર અત્યંત કૃપા કરીને આ ઘણી સારી વાત પૂછી છે. તમારું ચિત્ત તો હંમેશા શ્રી ભગવાનમાં જ લીન રહે છે, તેમ છતાં તમારો આ પ્રશ્ન આત્મરૂપ અધોક્ષ જ ભગવાનની અને આપણી કીર્તિને વધારનારો છે. તમે શ્રી વ્યાસજીના ઓરસ પુત્ર છો, તેથી તમારે માટે આ કોઈ મોટી વાત નથી કે તમે અનન્ય ભાવે સર્વેશ્વર શ્રી હરિને જ શ્રી હરિના જ આશ્રિત થઈ ગયા છો. તમે પ્રજાને દંડ સજા આપનારા ભગવાન યમ જ છો. માંડવ ઋષિનો શ્રાપ હોવાને કારણે જ તમે શ્રી વ્યાસજીના તેજથી તેમના ભાઈ વિચિત્ર વીર્યની દાસીના ગર્ભમાંથી જન્મ લીધો છે. તમે હંમેશા શ્રી ભગવાનના અને તેમના ભક્તોના અત્યંત પ્રિય છો, તેથી ભગવાન નિજ ધામે પધારતી વેળાએ તમને જ્ઞાનનો ઉપદેશ કરવાની મને આજ્ઞા આપી ગયા છે. તેથી હવે હું જગતની ઉત્પત્તિ સ્થિતિ અને લય માટે યોગમાયાએ વિસ્તારેલી ભગવાનની વિભિન્ન લીલાઓનું ક્રમશઃ વર્ણન કરું છું. સર્વવ્યાપી પરમાત્મા કે જે પ્રાણી માત્રના આત્મા છે, આ સૃષ્ટિના નિર્માણ પૂર્વે એકમાત્ર તે જ હતા. ભગવાને સંકલ્પ કર્યો કે હું જ અનેક થઈ જાઉં, ત્યારે એમની ઈચ્છાનું અનુસરણ કર્યા પછી તેમનું સ્વરૂપ અનેક રૂપોમાં થઈ ગયું અને તેમની બુદ્ધિ પણ તેને અનુરૂપ વિવિધ પ્રકારની થઈ ગઈ. તે જ પરમાત્મા દ્રષ્ટારૂપે અનેક રૂપોમાં જે થયા તે જ ચારે બાજુ પ્રકાશિત થઈ રહ્યા હતા, પરંતુ તે સમયે દ્રશ્ય ન હતું, તેથી તેમણે પોતાને શૂન્ય જેવા માન્યા. તેમની શક્તિઓ પોતાનામાં સુપ્ત હતી, પરંતુ જ્ઞાન સુપ્ત ન હતું. અર્થાત જ્ઞાન જાગ્રત હતું. હે મહાભાગ વિદુરજી, આ પ્રમાણે ભગવાને સંકલ્પ કરતા જે ભગવાનની કાર્ય કારણ રૂપા દ્રષ્ટા અને દ્રશ્યનું અનુસંધાન કરનારી અને ભગવાનના સંકેતને ઝીલનારી શક્તિ માયાએ આ જડ ચેતનાત્મક વિશ્વનું નિર્માણ કર્યું. ઇન્દ્રિયાતીત ચિન્મય પરમાત્માએ કાલ અનુકૂળ થવાને કારણે ત્રિગુણમય માયામાં પોતાના અંશરૂપ પુરુષ રૂપે પ્રવેશ કરીને ચિત્ત શક્તિરૂપી બીજને સ્થાપિત કર્યું. ત્યારે કાળની પ્રેરણાથી તે અવ્યક્ત માયામાંથી મહતત્વ પ્રગટ થયું. તે અજ્ઞાનનું નાશક છે અને વિજ્ઞાનનું સ્વરૂપ છે, તથા પોતાનામાં સૂક્ષ્મ રૂપે રહેલા પ્રપંચની અભિવ્યક્તિ કરનારું છે. ચિદહંસ ત્રણેય ગુણ તથા કાલ સ્વરૂપ મહતત્વને ભગવાને જોયું ત્યારે ભગવાનની સૃષ્ટિ કરવાની ઈચ્છાથી તેણે પોતાનું રૂપાંતર કર્યું. મહતત્વ વિકૃત થતાં અહંકારની ઉત્પત્તિ થઈ. જે કાર્ય અતિભૂત કારણ અધ્યાસ અને કર્તા અધિદેવ રૂપ હોવાથી ભૂતો ઇન્દ્રિયો અને મનનું કારણ છે, તે અહંકાર વૈકારિક એટલે કે સાત્વિક, તેજસ એટલે કે રાજસ અને તામસ એવા ભેદને લીધે ત્રણ પ્રકારનો છે. તેથી અહમ તત્વમાં વિકાર થતા વૈકારિક અહંકારથી મન તથા જેમના વડે વિષય જ્ઞાન થાય છે તે ઇન્દ્રિયોના અધિષ્ઠાતા દેવતાઓ ઉત્પન્ન થયા. તેજસ અહંકારથી જ્ઞાનેન્દ્રિયોને કર્મેન્દ્રિયો થઈ ગયા, તથા તામસ અહંકારથી સૂક્ષ્મ ભૂતોનું કારણ શબ્દ તન્માત્ર થયું અને તેનાથી દ્રષ્ટાંત રૂપે આત્માનો બોધ કરાવનાર આકાશ ઉત્પન્ન થયું. ભગવાનની દ્રષ્ટિ જ્યારે આકાશ પર પડી ત્યારે તેમાંથી વળી કાળ માયા અને ચિત્તશક્તિના યોગથી સ્પર્શ તન્માત્ર થયું અને તે વિકૃત થવાથી તેનાથી વાયુ ઉત્પન્ન થયો. અત્યંત બળવાન વાયુએ આકાશ સહિત વિકૃત થઈને રૂપ તન્માત્રની રચના કરી અને તેનાથી સંસારને અજવાળું કરનાર તેજ ઉત્પન્ન થયું. પછી પરમાત્માની દ્રષ્ટિ પડતા વાયુયુક્ત તેજે કાળ માયા અને ચિદંશના યોગથી વિકૃત થઈને રસ તન્માત્રના કાર્યભૂત જળને ઉત્પન્ન કર્યું. ત્યાર પછી તેજયુક્ત જળે બ્રહ્મની દ્રષ્ટિ પડતા કાળ માયા અને ચિદંશના યોગથી ગંધગુણમય પૃથ્વી ઉત્પન્ન કરી. હે વિદુરજી, આ આકાશ વગેરે ભૂતોમાંથી જે જે ભૂતો પાછળ ઉત્પન્ન થયા છે તેમનામાં ક્રમશઃ પોતાના અગાઉના ભૂતોના ગુણ પણ અનુગત સમજવાના છે. ઉપયુક્ત બધા તત્વો ભગવાન વિષ્ણુના જ અંશ છે. કાળ માયા અને ચિત્ત અંશથી યુક્ત છે. અનેક રૂપોમાં હોવા છતાં પણ પરસ્પર સંગઠિત ન હોવાને કારણે કશું જ કરી ન શક્યા અને ભગવાનની હાથ જોડીને સ્તુતિ કરવા લાગ્યો. દેવતાઓએ કહ્યું, હે દેવ, અમે આપના ચરણ કમળોની વંદના કરીએ છીએ. આ ચરણ કમળો પોતાના શરણાગત જીવોનું દુઃખ તાપ દૂર કરવાને છત્ર સમાન છે, તથા એમનો આશ્રય લેવાથી યતિજનો સંસારના અનંત દુઃખોને સહેલાઈથી દૂર ફેંકી દે છે. હે જગત કરતા જગદીશ્વર, આ સંસારમાં ત્રિવિધ તાપથી વ્યાકુળ રહેનારને કારણે જીવોને જરા પણ શાંતિ મળતી નથી. તેથી હે આત્મા, હે ભગવાન, અમે આપના ચરણોની જ્ઞાનમય છાયાનો આશ્રય લઈએ છીએ. મુનિજનો એકાંત સ્થળે રહીને આપના મુખ કમળનો આશ્રય લેનાર વેદ મંત્રોરૂપી પક્ષીઓ થકી જેમનું અનુસંધાન કરે છે તથા જેઓ સંપૂર્ણ પાપનાશક નદીઓમાં શ્રેષ્ઠ ગંગાજીનું ઉદગમ સ્થાન છે તેવા આપના આ પરમ પાવન ચરણ કમળોનો અમે આશ્રય એક શરણું લઈએ છીએ. અમે આપના ચરણ કમળોની તે પીઠિકાનું શરણ લઈએ છીએ કે જેને ભક્તો શ્રદ્ધાથી અને શ્રવણ કીર્તન વગેરે રૂપી ભક્તિથી વિશુદ્ધ થયેલા અંતઃકરણમાં ધારણ કરીને વૈરાગ્ય પુષ્ટ જ્ઞાન વડે પરમ ધીર બની જાય છે. હે ઈશ્વર, આપ સંસારની ઉત્પત્તિ સ્થિતિ અને સંહાર માટે જ અવતાર લો છો, તેથી અમે સૌ આપના તે ચરણ કમળોનું શરણ લઈએ છીએ કે જેઓ આપનું સ્મરણ કરનારા ભક્તોને અભય કરી દે છે. જે મનુષ્યનું શરીર ઘર અને તત્સંબંધિત અન્ય તુચ્છ પદાર્થોમાં અહંતા મમતાનો દૃઢ દુરાગ્રહ છે, તેમના શરીરમાં આપ અંતર્યામી રૂપે રહેતા હોવા છતાં જે ઘણા દૂર છે તે આપના પાદાંબુજોને અમે ભજીએ છીએ. હે પરમ કીર્તિ પરમેશ્વર, ઇન્દ્રિયોના વિષયાભિમુખ રહેવાને કારણે જેઓનું મન હંમેશા બહાર જ ભટક્યા કરે છે તેવા પામર લોકો આપના વિલાસપૂર્ણ પાદવિન્યાસની શોભાના વિશેષજ્ઞ ભક્તોનું દર્શન પણ કરવા પામતા નથી, તેથી જ તેઓ આપના ચરણોથી દૂર રહે છે. હે દેવ, આપના કથામૃતનું પાન કરવાથી ઉભરાયેલી ભક્તિને કારણે જેમનું અંતઃકરણ નિર્મળ થઈ ગયું છે તે મનુષ્યો વૈરાગ્ય જ જેનો સાર છે તેવું આત્મજ્ઞાન પામી લઈને અનાયાસ જ આપના વૈકુંઠ ધામમાં પ્રયાસ કરે છે. એ આપની ભક્તિનો મહિમા છે. આ સિવાયના બીજા જે ધીર મનુષ્યો ચિત્ત નિરોધ રૂપી સમાધિના બળથી આપની બળવાન માયાને જીતીને આપનામાં જ લીન તો થઈ જાય છે, પણ તેમનો શ્રમ ઘણો પડે છે પરંતુ આપની સેવા ભક્તિના માર્ગમાં કોઈ જ કષ્ટ નથી. હે આદિદેવ, આપે આપના ત્રણેય ગુણો વડે સૃષ્ટિની રચના કરવાની ઈચ્છાથી અમારું સર્જન કર્યું છે, તેથી વિભિન્ન સ્વભાવવાળા હોવાના કારણે અમે પરસ્પર મેળ સાધી શકતા નથી, અને તેથી આપની ક્રીડાના સાધનરૂપી બ્રહ્માંડની રચના કરી તેનું આપને સમર્પણ કરવામાં અસમર્થ બની રહ્યા છીએ. તેથી હે અજન્મા ભગવાન, જેનાથી અમે બ્રહ્માંડ રચીને સર્વ પ્રકારના ભોગો આપને સમયસર સમર્પિત કરી શકીએ, જ્યાં રહીને અમે પણ પોતાની યોગ્યતા પ્રમાણે અન્ન ગ્રહણ કરી શકીએ, તથા બધા જીવો પણ સર્વ પ્રકારના વિઘ્નો અડચણોથી દૂર રહીને અમને અને આપને બંનેને ભોગ સમર્પિત કરતા રહીને પોતપોતાનું અન્ન ખાઈ શકે એવો કોઈ ઉપાય કરે. નિર્વિકાર પુરાણ પુરુષ આપ જ અન્ય કાર્ય સમૂહ સમેત અમ દેવતાઓના આદિ કારણ છો. હે દેવ, પહેલા અજન્મ એવા આપે જ સત્વ વગેરે ગુણોના અને જન્મ વગેરે કર્મોના કારણરૂપી માયાશક્તિમાં જ્ઞાનમય વીર્ય સ્થાપિત કર્યું છે. હે પરમાત્મદેવ, મહતત્વ વગેરે રૂપિયા અમે દેવતાઓને જે કાર્ય માટે ઉત્પન્ન કર્યા છે તે બાબતમાં અમે શું કરીએ? હે દેવ, અમારા પર આપ જ કૃપા કરનારા છો, તેથી બ્રહ્માંડની રચના કરવા માટે આપ અમને ક્રિયાશક્તિ સહિત પોતાની જ્ઞાન શક્તિ પ્રદાન કરો. ત્રીજો સ્કંદ અંતર્ગત 5મો અધ્યાય સમાપ્ત. बोलो श्री कृष्ण कन्हैया लाल की जय।